વિષયમાં સંલગ્ન હોય તે ફોટો કેવો પડે? જોવે ના ગમે. હે શું કહ્યું? જોવે ના ગમે. ત્યાર પછી અરે માનવતા વિચારે મૂકી દીધી લોકો એ તો નયા નામ તો પડી અનંત અવતાર મળવાનું સાધન. શું કહ્યું? જ્ઞાની ની સંજ્ઞા એ ચાલે તારો છુટકારો છુટકારો થતો. આ સિદ્ધ છે ને તે ટૂંકમાં છે તે લોકો માટે પહોંચાડવા માટે 10,000 કોપી છપાઈ છે. જ્ઞાન હોય અને જ્ઞાન અચેતન હોય. કેવું હોય? જડ જ્ઞાન અચેતન હોય અને વિજ્ઞાન ચેતન હોય. આ વિજ્ઞાન છે એની દ્રષ્ટિ જ બદલાઈ જાય. કે તમે કઈ બ્રહ્મચારી દ્રષ્ટિ બદલી ના રહી? એ દ્રષ્ટિ બદલી જાય. નહી તો આમ કઈ આમ સ્ત્રી ને પુરુષ ભેગા ના થવા દે, દ્રષ્ટિ બદલાતી છે. જોશો નહી આમ ના કરશો તેમ દ્રષ્ટિ બદલાતી છે. વધારે વધારે એટેક કરે. શું થાય? જ્ઞાની પુરુષ ની કૃપા થી થાય, બાકી થાય બીજો કઈ રસ્તો ના મળે. એક જ રસ્તો અને જ્ઞાની પુરુષ મળ્યા પછી એક ચિંતા કેમ થાય? સંસાર વ્યવહારમાં રહેતા કરતા છોકરો છોડીઓ પહેલા તો ચિંતા કેમ થાય? ચિંતા થઈ તો જ્ઞાની પુરુષ મળ્યા જ નથી એમ કહેવાય. શું કહે? બરોબર. દર્શન નહીં કર્યા નથી કહેવાય. શું કહે? આ તો ધ્યાન ધ્યાન કેમ થાય? બહુ થાય. હે? બહુ થાય. આ ધ્યાન ના પણ થાય જ નહીં. સંસારમાં રહીએ એટલે જ્ઞાની દર્શન કર્યા આ તો ધ્યાન આ છોકરો નહીં થવાનો કોઈને. સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે. કે કેમ પ્રાપ્તિ દુર્લભ છે? કે મોક્ષ દાતા પુરા પુરુષ મળતા નથી. એ દુર્લભ છે, બીજી બધું સુલભ છે. એ તો સુલભ થઈ જાય મોક્ષ દાતા તો નવી સુલભ જ છે. મેં તો કરોડો ઉપાય છે ને તે આપ તમારી વાંચી વહેલી ઉઠી દોડધામ દોડધામ બધી ખાંડ વાંડ બધું લઈને પોતાના ઘેરથી મૂકી આવે. તમે જોડે લઈને પછી ખાઈ ના જાય. એક ચક્કો મારી પછી મૂકી સ્ટોક માં અને પાછું પાછું બીજી લેવા દેવાનું. સરસ હોય ને? તે પછી આટલું ભેગું થાય ને એટલે બે ઉંદરા પહે જાય. ખરાબ કરી આલે. શું કહ્યું? તેમ આ લોકો લોભિયા બધું જેવું કરે ને એ પછી બે ઉંદરા પહે ખરા. શું કીડિયા લોભી કહેવાય છે? કઈ કહેવાય છે? લોભી કહેવાય. હા તો લોભિયા હોય તો દૂધ તરફ ઘે ના ભરે. જો ઉંદરા પહેન કઈ જાય નિરાતે લેર પાણી કરે ને નહીં તો છોકરા બગડી જાય. જેને પૈસા પોતાના છોકરાઓને આપ્યા પ્રજાને આપી એ છોકરા બગડી જાય. શું કહ્યું? છોકરા ને ભણાવવા જોઈએ, એને સંસ્કાર આપવા જોઈએ. અને આપડા બાપા એ મકાન આપીએ તો મકાન એને આપી દેવું છે. શું બહુ રાયેલી છે? છોકરા આપડે લાયેલા નહીં એ તો એને મેળ લાવે. શું કહે? છોકરા આપડે લાયેલા છે છે બહુ લાયેલા જરૂર કેમ એમ બધું બોલતા નહીં. માણસ ના દોષ એ દોષ ક્યારે કહેવાય છે? કસાય સહિત હોય તો. અને કસાય રહીત દોષ ને દોષ ગણાતો નથી. ભગવાન ના પાડી લોકો આ પાડશે. શું તમે સમજ્યા? કસાય એ જ સંસાર છે. શું કહ્યું? જ્યાં સુધી કસાય જાય નહી ત્યાં સંસાર આત્મા નહી જાય. દાદા ભગવાન મન બગડે તાર શું કરું? ત્રિવિઝન નો ઉપયોગ મૂકું છું. ત્રિવિઝન એટલે પેલા વિઝન માં જોતાની સાથે કપડા વગર નો દેખાય. શું કે છે? કપડા વગર નો દેહ દેખાય. તને દેખાય છે? કપડા વાળો સ્ત્રી હોય તો કપડા વગર નો દેહ દેખાય. એ વિઝન એનું ખુલેલું છે. કેવું? અહીં કૃપાથી ઉતરેલું છે. પછી બીજું વિઝન શું દેખાય? ચામડી કાઢી નાખેલો દેહ દેખાય. હા, ચામડી કાઢી નાખેલો દેહ દેખાય. અને ત્રીજું હાથા વાળાનું કાપી નાખેલું દેખાય. એક કલાક વાર લાગે, થોડી સેકન્ડ વાર દેખાય. આટલી જાગૃતિ હોય એને શું નડે? નિરંતર જાગૃત રહે. જય સચિદાનંદ. અનિનો દર્શન થઈ ગયા. બુદ્ધિ વાળા તો ઠેર ઠેર રખડે, જ્યાં દિવસ માં રખડે છે. પગુલા ને ફેન મળે ગમતા, અહીં ફેન નહીં મળે એમ નહીં ગમતું. જય પોતાનો કૌટુંબિક મિત્ર મંડળ અને બીજો આ ટોળી પણ હવે અહીં જયારે ઇન્વોલ્વ થયા, પણ હવે અમની જોડે જરા વધારે સંબંધ થયો આપણે. પણ એ જો ધગો દે અને એમનો વ્યવહાર જરા સારો ના હોય, લબાડ વ્યવહાર હોય, પણ તેનો નિશ્ચય કેમ નો ફિટ કરવો? મહાત્મા જોડે વ્યવહાર સારો વધારે ઊંડો ગયો, સારો થયો, પણ એમાં પાછું એમનો વ્યવહાર જરા તથા જેવો દેખાયો, પોતાના દોષ છે માટે એવું થાય. ધારો કે એકબીજા ને મદદ કરી આપણે, પણ નહીં એકબીજા મારે નહીં જોવાનું. એમની જોડે વ્યવહાર ચાલુ રાખો આપડે આવ્યું છે. આપડે આજે વખતે અહંકાર ને પોષવા માટે આપેલું. શાને માટે આપેલું? એવું નથી, દરેક વખતે અહંકાર ને પોષવા માટે નથી. અહંકાર હોય ના હોય કઈ લઈ જ આપણે બીજું ના ખોવું. બે ખોટ ના ખાવી, બે ખોટ ના ખાવી, એક ખોટ ખાવી, બે ખોટ ના ખાવી. પણ તેવા પછી આપણે પ્રેમ કે ભાવ થાય જ રીતે પ્રેમ કે ભાવ ઉત્પન્ન કરવા નહીં કેતા. એ જ હું કેવા માંગુ છું કે બચી કરો મળે ના રહે. એ પ્રેમ ભાવ ઉત્પન્ન થાય જ નહીં. માણસ ને પછી એવું થાય જવા દો ને, હવે આ તો આવાજ છે, વ્યવસ્થિત વાળા છે, અપાયું તો અપાયું, ના અપાયું તો આપીશું, કઈ ખાવાના. ઘણા બધા મહાત્મા નો વ્યવહાર એવા કાયું કશું બનતું નથી. મહાત્મા નો કશો વ્યવહાર હોતો જ નથી. ખબર ને કશો વ્યવહાર હોતો નથી. એકાદ બે માણસ એવા છે જે પૈસા રહે એવા, બાકી કોઈ માણસ પૈસો જ ના હોય. એટલે હું જે હોય જવા પડે છે જ નહીં. હા, પૈસા ઘણા વ્યવહાર છે, પણ એવા બહુ જૂથ દાખલા હોય છે. પણ એ જૂથ દાખલા વખતે આપણો ભાવ ખસી જાય છે. આપણું ના બગાડવું, આપણું ના બગાડીએ, પણ હવે એમને જોઈએ તા કે આપણે પ્રેમ ઉત્પન્ન થાય. એમને જોતા કે પ્રેમ ઉત્પન્ન થાય, ઉમળકો થાય. ઉમળકો થવાની જરૂર નથી. હારા હતા તો ઉમળકો કરવાની જરૂર નથી. આપડે તો આત્મા જોડે પ્રેમ રાખવો છે, આત્મા જોડે જોડે થાય એટલો સાચો ભગવાન મંદિર પ્રેમ થાય ને. આપડો ખોટ ના ખરી, તમે સમજી ગયા ને? સમજાય. આ તો બધા વિચારો છે, આપડે તો કોઈ કોઈ ઉછેરા રૂપિયા લેતો જ મારે બોલે છે. આપડે તો એક બે માણસ એવા છે કે જયારે આમ તો ગાલ મેળ્યા છે તે શું, અને તે આપી દે પાછા વિચારા. હું ઓળખું બધું પાછું ગામ, એટલે આ તો મગજ મારી ઉઠી. હા, એમનો અનુભવ બધો કે છે, અનુભવ જ્ઞાન કે છે એમને, અનુભવ થયો છે, અનુભવ થયો છે એમને, એટલે કે અનુભવ ગાળ પણ થાય ને. શું કરે આપવા બે ચિત્રમાં બે હશે કોણ કયું ચિત્ર જેવો અમને થાય છે ને. આપે એકબીજાને ભાતમાં એકબીજાને કામ નહીં લાગે, કોને કામ લાગશે? મહાત્મા જો એકબીજાને કામ નહીં લાગે છે ને. આ તો તમને તો કઈ એક બે આપડે હું જોડું છૂટ્યો આપડે મુક્તિ પણ બહુ માન ભાગ થાય મને. નિશ્ચય ખંડે જાય છે ને, તો નિશ્ચય પણ ખંડે જાય છે. નિશ્ચય ખંડે જાય છે, આની પર ધ્યાન જ નહીં રાખતું. આપડે તમે ગમે એટલું કોથળી પહોંચે મારે આપવું નથી તો એ પછી સાચી ભાઈ છે. હું જાણું તમે નાક નક્કી કર્યું હોય આવું બનતો જ નથી. આ તો એમને એક નાનું કઈક મારું છે, બીજા કે નહીં. હવે હું બધું કહી દઉં તમને, હું બધું કહી દઉં તમને, બીજા કે નહીં. હા, કોઈ કે બનતું જ નથી. આ ચોરીમાં કોઠી બધું જાણું છું, કોણ લેનાર છે તે હું જાણું છું. ત્યાંથી ક્યાંથી લાભ છે એને વાંધો નથી. લેનાર આપવાનો હિસાબ નો મને વાંધો નથી દાદા, પણ નિશ્ચય છે ને કે પેલા નો જેવો રહેતો નથી રાખવો જ જોઈએ. આપડે હિસાબ થઈ ગયો રાખવા જઈએ છીએ. પૈસા તો બેંકમાં ભરી દેવાના છે, નિશ્ચય માં કચાશ છે. અચલ પર કહી જવું મને શું તપાસ કરી કેમ લાવ્યો એમને કહ્યું કે એવું થઈ જાય છે. વાત સાચી, મહાત્મા છે ને એક્સેસ બહુ થઈ જાય છે અને પછી ચાલુ પડી જાય. એક્સેસ થઈ નથી ચાલુ મરો એમ પછી દિલ ને શું થયું? આ તો બઉ સાચી વાત કે બહાર તમે ઊંડા ઉતરજો, પણ મહાત્માઓ જોડે સુપર ફ્રી થઈ જાવ એવું થઈ ગયું છે. મહાત્મા તમને કશો વાંધો આવ્યો મહાત્મા જોડે? પૈસા નથી આવ્યો. મેં તમને પેલો વખતે મને કહી દઉં છું આપણને પ્રેમ ના થાય બચી કરવા જેવું ના થાય પણ બચકું ભરવા જેવું તો જોઈએ ને તમારે એમ તમને લઈને ના ગાડી એ આપડો દોષ એ ના આપે તો આપડે એની જોડે સંબંધ નથી દાદા હું શું કહેવા માંગુ છું આપણો ભાવ કેમ તૂટી જાય છે બાલ્યા જોડે નથી તૂટતો બાલ્યો 25,000 ગાલી ગયો હોય તો આપણને કદી ઇફેક્ટ ના થાય પણ આવા મોણા હુવારા મોણા ગલી પછી કરી હો લઈ ગયા હોય અને પછી ધવડાય ધવડાય કરે ત્યારે એ આત્મા કયો રહે મારો મૂળ મુદ્દો શું છે મહાત્મા તરફ નો એ ખંડિત થાય છે વધારે પડતો હોય તે થી ના થાય છે વધારે પડતો રખાય નઈ ભાવ તું કઉ છું આ મહેતા ધક કેવો રાખે આ બધા કેવો સુપર ક્લિયર મહાત્મા મોક્ષે નહીં જવા દે બીજા જવા દે વ્યવહાર કરવા જેવો નથી શું ડાઉટ કરવા જેવું તારીખ 8/7/83 મહાત્મા શ્રી હિંમતભાઈ મહેતાને ત્યાં અનુસારી સવારે એ બે માં તફાવત શું છે મન અને આત્મા એ બે માં તફાવત શું છે મન ફિઝિકલ છે આત્મા ચેતન છે સંપૂર્ણ અને આત્મા પરમાત્મા છે અને મન તો ફિઝિકલ છે તો ચેતન જોડે સંઘાત થાય તો આવતા બહુ ભીજ પડે ચેતન અડે તન માં આકાર થાય તો આવતા બહુ બીજ પડે શું કરે બીજ પડે એટલે તારા વિચાર આવે મનમાં આત્મા એકાકાર જાય શું થાય એકાકાર એ કરે ગુરીમાં બીજ પડે તે આવતો બહુ ચાલુ થાય અને વિચરે આત્મા શું કરે વિચરે ત્યારે વિચાર કહેવાય એ તો તમારી વિચાર જ ના કહેવાય વિચરે નહીં મારા આત્મા બધા વિચારતો નથી વિચાર ના હોય એમને તો નિર્વિચાર હોય શું હોય નિર્વિચાર નિર્વિકૃતતા હોય અને એમને બધાને નિર્વિચાર નિર્વિકૃતતા હોય કારણ કે એમને મેન છે તે એમને જ્ઞેય થઈ પડ્યું છે અને પોતે જ્ઞાતા છે એટલે મનમાં ઘણા વિચાર આવે કે સારા વિચાર એમ જોવા ને એમને તો જયારે જગત મૂર્છાને રહીને સારા વિચાર આવે એટલે તન્માયાકાર થઈ જાય પોતા ન થવું હોય તો એ થઈ જાય અને ખરાબ વિચાર આવે તો તન્માયકાર ન થાય છૂટો રહે અને મનમાં ગણતા હોય મને ખરાબ વિચાર આવે છે ખરાબ વિચાર આવે છે તો સારું ઉડતું ખરાબ વિચાર ના દ્રષ્ટા થયા આપણે શું થયું દ્રષ્ટા તો એને ગમે નહીં મને આવે છે મનને આવે છે મનનો ધર્મ છે વિચાર કરવાનો ધર્મ આત્માનો છે નહીં આત્મા બધા પારકા ધર્મ દબાઈ પડ્યો છે શું થયું છે ક્રાંતિને લઈને પાંચ જુએ છે કંઈક હું જોઉં શું કહે છે કોણ હોભળે છે તે હું હોભળું છું નાક ઊંઘે છે તે કે મેં ઊંઘ્યું જીભ ચાકે છે કે મેં ચાક્યું છે ને બધું મેં જ કર્યું એમ કે કરે હવે જો એ જોતો હોય તો વાંચો ના હોય તેને જુઓ ને કઈ હવે વાંચ જુએ છે કે એ પેલો જુએ છે મન જોયે છે હા વાંચનો ગુણધર્મ છે જોવાનો હા ઇન્દ્રિયો છે અને પોતાના ગુણધર્મ છે પોતાના શું અને પેલો છે મફત નો મારો અપાય છે કે મેં જોયું મેં સાંભળ્યું આ ધન છે એટલે બીજા લોકોના ધર્મો પોતે દબાઈ પડવો અને એનું નામ ધન છે શું એટલે પોતાનો સ્વધર્મ ખોઈ નાખ્યો. શું કર્યું? સ્વધર્મ, આત્મધર્મ ખોઈ નાખ્યો. શું ખોઈ નાખ્યો? મન ના ધર્મ ને પોતાનો ધર્મ માન્યો, બુદ્ધિ ના ધર્મ ને પોતાનો ધર્મ માન્યો, અહંકાર ના ધર્મ ને પોતાનો ધર્મ માન્યો, ઇન્દ્રિયો ના ધર્મ ને પોતાનો માન્યો, મન ના ધર્મ ને પોતાનો માન્યો, બધા પોતાનો જ માન્યો. એમાં પોતાનો ધર્મ ખોઈ નાખ્યો આત્મધર્મ. એ અમે આત્મધર્મ પરિચય શરૂ કરી આપીએ. અને આ ધર્મ બધા હોય ને, ઇન્દ્રિયો ને ઇન્દ્રિયો ધર્મ રે, તો મન મન ના ધર્મ રે, બુદ્ધિ બુદ્ધિ ના ધર્મ, અહંકાર અહંકાર ના ધર્મ. આમાં એમ છે, આઈ થિંક ધેરફોર આઈ એમ એન્ડ આઈ એમ ધેરફોર આઈ થિંક, એ બેમાંથી કયું સાચું? એટલે આઈ થિંક, આઈ થિંક ધેરફોર આઈ એમ અને આઈ એમ ધેરફોર આઈ થિંક, બેમાં કયું સાચું? એટલે હું વિચારું છું માટે હું છું અને હું છું માટે હું વિચારું છું. પહેલું વાક્ય કયું કહ્યું? આઈ થિંક ધેરફોર આઈ એમ. આઈ થિંક ધેરફોર આઈ એમ. I think, therefore, I am. હું વિચારું છું માટે હું વિચારું છું. I think, therefore, I am. હું છું. હા, પછી I am, therefore, I think. હા, એટલે આ હું, એ ભ્રાંતિ છે. શું છે? નહીં, આ બેમાંથી સાચું તમે એક જ અર્થ છે, બેનો એક જ અર્થ છે, અને તે બેવ ભ્રાંતિ જ છે. શું છે? બંને ભ્રાંતિ. બરાબર ને? કે પછી વાઈસ વર્ષા કહો, તમે દેખો, બે ભ્રાંતિ છે. હું ભ્રાંતિ સ્વરૂપે, એટલે શું નામ આપનું? નામ શું? રામ, ભગવાન નું નામ રામ. રામ રામ રામ છે. તો હું રામ માટે હું વિચારું છું. શું કહ્યું? હું રામ છું માટે આ હું વિચારું છું. હું વિચારું છું માટે હું રામ છું. શું કહ્યું? જો વિચારતો ના હોય તો રામ કહેવાય છે ને? તમે વિચારતા નથી એટલે તમે હિંમત થી કહો નહી. તમે વિચારો છો, તમે હિંમત શું છે? જો તમે વિચારો નહીં તો તમે હિંમત છો તો રામ નો છો. એવું કેવા માંગે છે. પછી તમને ફીટ થાય છે કે ના થાય, પછી આગળ વાતચીત કરું. ફીટ ના થાય તો આગળ વાતચીત કરું. બરોબર પડી જાય, સમજ માં બરોબર. હું છું એટલા માટે હું વિચારું છું એ પહેલા આવે, કે હું વિચારું છું પછી હું છું એ પહેલા આવે? હું છું એટલા માટે હું વિચારું છું એટલે હું છું એ પહેલું આવે, કે પછી હું વિચારું છું માટે હું છું એ પહેલું આવે? હું છું માટે વિચારું છું, અગર વિચારું છું માટે હું છું તો કયું સાચું? બે હવે મારો એક પેશન્ટ છે જેને કોઈ પણ ઇન્દ્રિયો કામ નથી કરતી, બધા પેરાલિસિસ છે, કાન સાંભળી નથી શકતા, આંખ જોઈ નથી શકતો, બોલી નથી શકતો, બ્રેઇન ટ્યુમર છે. એ છે, એ વિચારી નથી શકતો, એ વિચારી શકે છે છતાં પણ એ નથી. એક બ્રેઇન ટ્યુમર નો મારો એક પેશન્ટ છે, એની બધી કોઈ પણ ઇન્દ્રિય કામ નથી કરતી પણ એ વિચારી શકે છે. એ છે માટે વિચારી શકે છે. હા, એ છે, એ વિચારી શકે છે. ઇન્દ્રિયો નથી કામ કરતી પણ એ છે માટે એ વિચારી શકે છે. એને વિચાર આવે, વિચારતા એટલે કે એને વિચારો, બ્રેઇન ટ્યુમર છે એટલે વિચારો આવે છે માટે એ છે. બ્રેઇન શું છે? બ્રેઇન ટ્યુમર, કેન્સર, કેન્સર છે બ્રેઇન નું. મન છે આવે, જ્યાં સુધી મન છે અને ભાઈ અહંકાર સાબુત છે ત્યાં સુધી વિચાર આવે. અને વિચારનાર હંમેશા આત્મા હોય નહીં, એ અહંકાર હોય. શું હોય? અહંકાર નો હું એ વિચાર કરે અને આત્મા નો હું વિચાર ના કરે, નિર્વિચાર હોય. શું કહ્યું? એમ તો પ્રાણીઓ પણ વિચારતા નથી. એનિમલ્સ, ધે ડોન્ટ થિંક, ધેટ વી થિંક, ધેટ ધે થિંક. તો આપણે શું માનવું છે? નિર્વિચારવું તે આપણે છે. અને આમ પ્રાણીઓ જે છે એ પણ કઈ વિચાર કરતા નથી, તો આપણે શું માનવું? એમ માટે આપણે, મારું એમ માનવું છે કે જે આપણે વિચારીએ છીએ, જે બુદ્ધિ છે તેનાથી આપણે છીએ. હા, પણ એનું લિમિટેડ માઇન્ડ છે, તમારું ઓલ લિમિટેડ છે. એમને લિમિટેડ વિચાર વગર કોઈ જીવ માત્ર નથી. હા, એટલે વિચાર છે, લિમિટેડ માઇન્ડ છે અને તમારું ઓલ લિમિટેડ માઇન્ડ છે. શું છે? વિચાર વગર તો કશું છે જ નહીં. અને માઇન્ડ માઇન્ડ હંમેશા ફિઝિકલ જ હોય, ફિઝિકલ જ હોય. બીજું જે માઇન્ડ છે તે છે તે સેમી ફિઝિકલ છે. કેવું છે? સેમી ચેતન જેવું. એટલે આ જે માઇન્ડ જોડે તમે આ લોકો વિચારે છે ને, એ તો ફિઝિકલ છે. એટલે માઇન્ડ ઇઝ કમ્પ્લીટ ફિઝિકલ અમે લખેલું છે. ને એટલું બધું ફિઝિકલ છે કે એવી જો સૂક્ષ્મ ફોટોગ્રાફી હોય તો ફોટોગ્રાફ લઈ શકાય એવું છે. ફિઝિકલ મીન્સ મેટર થઈ, મેટર ફિઝિકલ એટલે મેટર થયું ને, મેટર મેટર ફૂલી મેટર ફૂલી મેટર. માઇન્ડ ઇઝ મેટર ઓર મેટર ઇઝ માઇન્ડ? માઇન્ડ ઇઝ મેટર ઓર મેટર ઇઝ માઇન્ડ? No, matter is not mind. Matter is mind. Mind is matter. Mind is mind. Matter is not mind. That's a different scientist. Mind is matter. Matter do you know? Matter can not be mind. Mind is matter. Matter can not be mind. Matter can not be mind. Health is no one. કોઈ વખત હેલ્પ થઈ જાય, એક જ વાક્ય કામ લાગી જાય કે ના લાગી જાય. અમારું જે સાયન્સ છે તે લિમિટેડ છે. જે મેડિકલ સાયન્સ છે એ લિમિટેડ છે. લિમિટેડ બધા લિમિટેડ બધા. જેટલું બુદ્ધિજન્ય જેટલા સાયન્સ છે, વિજ્ઞાન છે, એ બધા લિમિટેડ. બુદ્ધિ પોતે જ લિમિટેડ છે. એટલે મારામાં સેન્ટ બુદ્ધિ નથી. એક સેન્ટ એક અંશ મરણ મારા બુદ્ધિ નથી. મારામાં ફક્ત જ્ઞાન એકલું જ છે અને તે અનલિમિટેડ છે. શું છે? અનલિમિટેડ. એટલે બુદ્ધિ એક ટેન્ટ નથી. બુદ્ધિ ઇમોશનલ કરાવડે. શું કરે? ઇમોશનલ કરાવડે. અને બુદ્ધિ એ છે તે અર્ધચેતન છે, મિશ્ર ચેતન છે. શું છે? મિશ્ર ચેતન. કમ્પ્લીટ ફિઝિકલ નથી, મિશ્ર ચેતન છે. સાયન્સની રીતે આ પૃથ્વી નો જન્મ નતો થયો, સૂર્ય માંથી થયો હતો. તે પહેલા કઈ જ નતું. સાયન્સ ની રીતે આ પૃથ્વી નો જન્મ પહેલા નતો, સૂર્ય માંથી થયો. તે પહેલા આપણે મનુષ્ય પણ નતા, પ્રાણીઓ પણ નતા. પહેલા મનુષ્યો નતા, પ્રાણીઓ નતા. એવું સાયન્સ કે છે? એવું સાયન્સ કે છે અને પ્રૂફ થયું છે. આ બધી વસ્તુઓમાં પ્રૂફ લેવા ઇમ્પોસિબલ છે. આ બધા વાત ને પ્રૂફ લેવા, પ્રૂફ આ બધી વસ્તુ ના પ્રૂફ લેવા અશક્ય છે. હા, પ્રૂફ કરવા નહીં, પણ માં આ સાયન્સ નો લખનાર કોઈ માણસ છે ને? હા, બધા લિમિટેડ મન વાળો. એમ શું સમજણ પડે બિચારા? તમારી દ્રષ્ટિએ ના મનુષ્યો પહેલા શું હતા? આ તો અનલિમિટેડ નો એક અંશ ના ગણાય. આ સાયન્સ, આ જેટલું સાયન્સ બાદ પ્રગટ થયું છે ને, અનલિમિટેડ નો એક અંશ ના ગણાય. શું કહ્યું? તમારી દ્રષ્ટિએ મનુષ્ય પહેલા શું હતું? આપની દ્રષ્ટિએ મનુષ્ય પહેલા શું હતું? આના પહેલા કશું મનુષ્ય પહેલા અને મનુષ્ય પછી એ વિચાર બધા બુદ્ધિ ના છે અને મેન્ટલ હોસ્પિટલ ના છે. શું છે? નોટ મેન્ટલ. હા, સારા હોસ્પિટલ ના નથી, પણ મેન્ટલ હોસ્પિટલ પોતાની જાતને અમારે મેન્ટલ ના કહે. શું કહ્યું? તમે કેવો છો તે પ્રમાણે આપણે વિચારવું જોઈએ. આપણે વિચારતા છે કે મનુષ્ય પહેલા શું હતું. ઠીક છે, આપ કહો છો એ પ્રમાણે આપણે વિચારવું જોઈએ. અને આ વિચારીએ છીએ કે આ મનુષ્ય પહેલા શું હતું. ફોરેનના સાયન્ટિસ્ટ મને ભેગા થયા, એ મને કહે છે કે તમે ગોડ ઇઝ ક્રિએટર ના કેમ કહો છો? ત્યારે મેં કહ્યું, હા કહું. તમને કોને કહ્યું ગોડ ઇઝ ક્રિએટર? તમારી પાસે કઈ પુરાવો છે? ત્યાં મારે ક્રાઇસ્ટે કહ્યું છે ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ, અને એક અબધ માણસ માનીએ છીએ. અને તમે આપ કેમ ના પાડો છો? કે છે તમે મારે ના પાડવા કઈ કારણ નથી. ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. તો વોટ ઇઝ ફેક્ટ? કે છે તો ફેક્ટ. મેં કહ્યું ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ, ઇઝ સેલ્ફ પઝલ થયેલું છે. શું કહ્યું? અને કોઈને બનાવનારો હતો નહીં ને. જો આ બનાવ્યું હોત નહીં તો એને પકડી મંગાવતી બે વાર પણ. એને કેમ આવું છું કે આવું બધા દુખ્યો? હું આ કોઈ સંતોષ સંતોષ નહીં, આનંદ નહીં. સમજ પડે ને? અને બનાવનાર હોય બે એને પૂછ્યું પછી એ ગોડ ઇઝ ક્રિએટર છે તો કઈ સાલ બનાવ્યું કે મને એ મને ખબર નથી. એટલે બનાવ્યું એટલે બિગિનિંગ થયું હતું કે નહીં? હા બિગિનિંગ બનાવે એટલે બિગિનિંગ થાય, તો બિગિનિંગ થાય તો એન્ડ આવે કે ના આવે, તો કે એન્ડ આવે. તમે આ જગત બિગિનિંગ નથી ને એન્ડ નથી, અનાદિ અનંત છે જગત. કેવું છે? અનાદિ સમજે ને, અનાદિ અનંત આ જગત છે. અને હું જાતે જોઈને બોલું છું, શાસ્ત્ર વાક્ય નહીં બોલતું, જાતે જોઈને બોલું છું. આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું તે હું જાણી શકું છું, જોઈ શકું છું, અને ઉત્પન્ન થઈ રહ્યું છે તે બધે એ જોઈ શકો છો. અને વિજ્ઞાન થી છે બધું, આમાં કઈ ભગવાન ની કઈ જરૂર. વિજ્ઞાન એમ કે છે God didn't create man. આ વિજ્ઞાન આ બાહ્ય વિજ્ઞાન છે, એ જડ વિજ્ઞાન છે, તે લિમિટેડ વર્ક છે. શું છે? આ બાહ્ય વિજ્ઞાન નો નિયમ એક એવો છે કે જો નોર્માલિટીમાં આ વિજ્ઞાન રહેશે ત્યાં સુધી લોકોને હેલ્પફુલ થશે એ વિજ્ઞાન, અને એબોવ નોર્મલ થશે તો પોઈઝન થઈ જશે અને લોકોને મારી નાખશે. શું કરશે? એટલે મેં સાયન્ટિસ્ટને કહ્યું કે તમે આ વિજ્ઞાન એબોવ નોર્મલ લઈ ગયા તો એ જગતના મોતનો વિષય તમે ફરી કાઢ્યો છો. તો એબોવ નોર્મલ સાયન્સ વિજ્ઞાનનું ના હોવું જોઈએ, બાહ્ય વિજ્ઞાન જરૂરિયાત પૂરતું. તો એટલે એમને કહ્યું તે લોકોને. પછી એ કહે છે કે ભગવાન ભગવાન નથી એમ તમે માનો છો? ના, ભગવાન ના હોય તો રાજવાળું ના બધી લાગણી લાગણીઓ આનંદ વાળું કશું હોય નહીં. ભગવાન તો મુખ્ય વસ્તુ છે. તમને કહે ક્યાં રહે છે? તને શું લાગે છે કે ઉપર રહે છે? ઉપર બાપ હોય કે રહેતો નથી, ખાલી આકાશ છે ઉદર જોયો ઉપર રહે છે, કઈ કોલમાં રહે છે એ જાણતો નથી. મારે છોકરા હોય ગપ્પા મારો છો રામ આપે ગોડ. પછી મને કે સરનામું લખાવો. મેં કહ્યું ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ઇનવિઝિબલ તમારી મારી કેટલા બધા ક્રિએચર છે, વાંચલી ના દેખાય, દુર્બીન થી ના દેખાય, એવા બહુ ઘણા ઘણા ક્રિએચર છે જેને મેં ભગવાન પોતે રહેલા છે. બટ નોટ ઇન ક્રિએશન, મેન મેડ જે વસ્તુઓ છે એ બધી ક્રિએશન છે, એની મેં નથી. વાયુમાં છે, પાણીમાં છે, બધે છે, માટીમાં છે, આમાં નથી. ગોડ પણ મેન નું ક્રિએટર છે. ગોડ મેન હેઝ મેડ ગોડ. ગોડ પણ મેન નું ક્રિએશન છે. ગોડ ભગવાન પણ માણસ નું ક્રિએશન છે. મેન મેડ ગોડ એમ કે છે. બાય થિંકિંગ ધેર ઇઝ સમ પાવર. આ વાક્ય કોઈ મોભળા તૈયાર ના થાય. શું કહે? કોઈ સંભળા ભાંડા માસે આ વાક્ય સંભળવા તૈયાર ના હોય. કઈ પુસ્તક માં લખેલું છે આવું? આપડે માણસ વિચારીએ છીએ, માણસ જે વિચારે છે આ બધી વસ્તુ કેવી રીતે ચાલે છે, આ બ્રહ્માંડ આ છે, એટલે ધેર ઇઝ સમ પાવર. હું તો આપને કહું માણસ પોતે વિનાશી છે. શું છે? ભગવાન અવિનાશી છે. વિનાશી અવિનાશી ને કેમ કરી ઉત્પન્ન કરી શકે? કોઈ પણ વસ્તુ વિનાશી હોય તે અવિનાશી ને કેમ કરી શકે? ભગવાન છે વિચારો છે માત્ર. ભગવાન પાવર જે શક્તિ ચલાવી રહી છે બધું, આ જે શક્તિ બધી ચલાવી રહી છે એ ભગવાન છે. એ પાવર ને પાવર નેચર. કોઈ એમ કે છે પાવર ઇઝ નેચર ઇઝ ગોડ. કોઈ એમ કે છે કે નેચર છે એ ગોડ છે. ના, નેચર એ ગોડ. નેચર એ નેચર છે. શું છે? અને નેચર કોને કહે છે? કોઈ ભાઈ વસ્તુ ને નેચર નો સાયન્ટિસ્ટો બરોબર જાણતા નથી. શું કહ્યું? આજના સાયન્ટિસ્ટો નેચર નો અર્થ પૂરેપૂરો જાણતા નથી. નેચર કોઈ વસ્તુ નથી, એક એવિડન્સ છે. સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ થાય છે ત્યારે નેચર કહેવામાં આવે છે. શું કહ્યું? કેટલા હોહો સંયોગ બસો સંયોગ ભેગા થાય ત્યાં નેચર જેમ ટુ એસ ટુ ઓ ભેગું થઈને પાણી પડે છે, એ એકલું એસ ટુ ઓ ને સાયન્સ થી ભેગું ને એટલાથી નથી પડતું, થોડું છે તે વાતાવરણ મળે છે, તૂટી પડે છે. એમાં સંયોગોથી કામ થાય છે. એની જયારે કોઈ કરી શકવા નથી, ભગવાને કરવાની જરૂર નથી, કોઈ નહીં કરવાની જરૂર નથી. માણસો સંયોગ એના આધીન છે. કોને આધીન? માણસ ને પુસ્તકમાં લખ્યું છે TOPS. એને રીસ ચડે એટલા હળ લખ્યું. શું કરે? શા માટે રીસ ચડાવી છે? એટલે જરા વિચાર તો કરો. મારો અમાર થઈને તમે પૂછો કે મને કેમ અમને ટોપ કહો? તો ટોપ થી બહાર નીકળતો નહીં, ટોપ તરીકે કર્યા કરો છો. પ્રકૃતિ નતાવે છે ને તેમ નાશે છે પોતે, પાછું કઈ હું નાચ્યો કે શું કે વર્લ્ડ ઇઝ પઝલ ઇટસેલ્ફ, પઝલ થયેલું છે, કોયડો સ્વયં કોયડો છે, સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ થયેલો છે. આ જગતમાં, આ જગત એટલે કેટલો ભાગ છે, કેટલા ભાગને જગત આખું બ્રહ્માંડ કે છે તે આ સાયન્ટિસ્ટ નું ખબર નથી. લોકાલોક ને બ્રહ્માંડ કહેવાય છે. તેને કહેવાય છે લોકા બોલો ને, તમે બોલો શું બોલ્યો? લોકો લોકાલોક, લોકાલોક બધી ચીજો છે, અલોક માં આકાશ એકલું છે, અલોક માં આકાશ એકલું છે. અને આમાં છ ચીજો નિરંતર સંકરણ કરી રહી છે, પરમેનન્ટ ઇટરનલ વસ્તુઓ, સિક્સ ઇટરનલ વસ્તુ, એ પરમાનન્ટ નિરંતર પરિવર્તન કરી રહી છે. અને તેનાથી આ બધું અવસ્થા ઉભી થઈ છે, અને જગત અવસ્થાને વસ્તુ માને છે. શું છે? અવસ્થા હંમેશા અવિનાશી હોય છે, અવિનાશ અવસ્થા હંમેશા. આ અવસ્થાઓ જોઈને લોકો ને બીજી દ્રષ્ટિએ છે નહીં, અવસ્થા વગર જોવાની, તત્વ જોવાની દ્રષ્ટિઓ નથી, તત્વ અવિનાશી છે. એટલે આ છ તત્વ ના અધીન છે, છ તત્વ તમારી પણ અંદર છે, દરેક જીવન છ તત્વ. કયા કયા છ તત્વો? જળ, જળ, જળ, વાયુ, જળ, વાયુ, એ તત્વ ના છે. પંચ મહાભૂત તત્વ, જળ, વાયુ, તેજ, ચોથું કયું? તત્વ માં ભૂલ થયેલી લોકો, આ ચાર ને તત્વ ભર્યા અને પાંચ માં આકાશ તત્વ ગણીને આ પંચ તત્વ ને માની લીધું, બધું રોંગ છે. આ છ તત્વ ની બનેલી વસ્તુ છે. એક તો આ ત્યાગ જેને કહેવામાં આવે છે ને, એનું એક તત્વ જેને પરમાણુ તત્વ કહેવામાં આવે છે. શું કહેવાય? પરમાણુ. અને સાથે દ્રષ્ટિ ગમ્ય, એટલે પેલા દુર્બીન થી ને એનાથી ઊંચો સાધનો થી જયારે દ્રષ્ટિ ગમ્ય થાય છે ત્યારે અણુ રૂપે હોય છે. કેટલા પરમાણુ જેવા થાય ત્યારે અણુ થાય, તારે દ્રષ્ટિ ગમ્ય થાય. પરમાણુ દ્રષ્ટિ ગમ્ય જ નથી, કોઈ પણ દ્રષ્ટિ, કોઈ દ્રષ્ટિ એવી નથી પરમાણુ ગમ્ય હોય. ફક્ત કેવળ ના દ્રષ્ટિ એટલી જ એવી છે કે જોઈ શકે છે. શું? પરમાણુ. તે એક પરમાણુ છે, તે રૂપી તત્વ કહેવાય. કેવું? રૂપી. ત્યાં જગત માં જે બધું આ રૂપી દેખાય છે, વાંચો ઇન્દ્રિય થી વાંચે જ દેખાય, કોને સંભળાય, નાકે શુંગાય, જીતી શકાય, એ બધું રૂપી તત્વ નો જ લીલા છે. આ શું છે? અને ચેતન. એક રૂપી તત્વ ચેતન રૂપી, બે તત્વો બીજું છે તે આ રૂપી અને અરૂપી પોતાના પોતાની શક્તિથી ખસી શકેવા નથી. એટલે એને ખસેડવા માટે ગતિ સહાયક તત્વ છે. કેવું છે? ગતિ પણ પરમાનન્ટ ઇટર્નલ છે, ગતિ સહાયક તત્વ છે. ગતિ સહાયક તત્વ છે અને તે આ બેને છે તે ગતિ આપે છે. પણ એકલું જ તત્વ હોત તો બસ ગતિ જ કર્યા કરે. શું કરે? એટલે ચોથું છે તે સ્થિતિ સહાયક છે તત્વ. કેવું? એ ત્યારે સ્થિતિ પણ કરી શકે. શું? અને પાંચમો આકાશ તત્વ. આકાશ આખું તત્વ છે સંપૂર્ણ. અને છઠ્ઠું કાળ તત્વ છે. કાળ સમય, ટાઈમિંગ, ટાઈમ. આ ત્રણ ભેગું થયેલું આ સ્વરૂપ છે. જીવ માત્ર માં જેટલા જીવ હોય છ જીવ હોય, છ ઇટર્નલ હોય. શાશ્વત. એટલે આ બધું જે આ બધી વાતો છે ને, એ તો બધી લૌકિક વાતો છે. કેવી છે? અલૌકિક જાણવાથી એટલું ફૂલ સાયન એટલા પ્રકારનું સાયન પરમાનન્ટ સુખ આપે. કેવું આપે? જે સુખ આવે જાય, અને દુઃખમાં પણ સુખ લાગે એનું નામ પરમાનન્ટ સુખ કહેવાય. તો આગળ હું ગાળા પાર કરતા હોય, મારા માર કરતા હોય, જેલ મળે જતા હોય, પણ સુખ અંતર જાય એમનામ સુખ. આ તો બધું ઠીક છે, ડાક્ટર બહુ જાણવા જેવું છે. બદલ કહું છું, હમ તો નથી કહેતો. વર્લ્ડ ઇઝ ધી પઝલ, ઇટ ઇઝ સેલ્ફ. એ સાયન્ટિસ્ટને કહ્યું ને ત્યારે બહુ વિચાર પડી ગયા, એવું છે કે છે ભગવાને બનાવ્યું? શું છું ભગવાન? તો કહે તો માનતા જ નતા ભગવાન બનાવ્યું છે, પણ નતા માનતા મારે માના જોવા મળ્યા. એ કુંભાર નથી કે આ ક્રિએટર થઈ શકે. ભગવાન તો ભગવાન જ છે, તેને કોઈ ક્રિયા નથી. શું કહ્યું? જાણવું, જોવું, પરમાનંદમાં રહેવું, બીજા અનેક ગુણોથી સહિત પોતે. ભગવાન ગમે છે આ વાત? ગમે છે, ગમે છે. પછી આ પૂછે ને પછી પરમાનંદ નો અનુભવ મેળવવા શું શું કરવું જોઈએ? પરમાનંદ નો અનુભવ મેળવવા માટે શું શું કરવું જોઈએ? કરવાથી પરમાનંદ નો અનુભવ ના થાય. કરવાથી માઇન્ડ ને કંટ્રોલમાં રાખવું જોઈએ, એકાગ્રતા જોઈએ. માઇન્ડ ને કંટ્રોલમાં રાખવું જોઈએ, એકાગ્રતા જોઈએ. ના, એમ નહી. કોઈ પણ વસ્તુ કરવાથી શું થાય? બંધન ઉભા થાય, મસ્તી આવે. મસ્તી આવે. કોઈ પણ વસ્તુ કરો ને તો શું આવે? મસ્તી આવે. મસ્તી એ આનંદ છે. મસ્તી છે, બે ગાળ ભળે જતી રહે, ઉડી જાય, નીકળી જાય. ના ઉતરી જાય? તમે મસ્તી છે, મસ્તી આનંદ છે. કરવાથી કોઈ દાડો આનંદ થાય જ નહીં. જાણવાથી, સમજવાથી આનંદ થાય. શું થાય? જે વસ્તુ ને યથાર્થ રૂપે સમજવા છે તો સત્ય જાણવાથી. સત્ય જાણવાથી. સત્ય જાણવાથી. સત્ય જાણવાથી. સત્ય નહી, સત્ય તો અસત્ય છે. આવો આવો આવો આવો આવો. સત્ય છે ને કે તો અસત્ય છે. કેવું? આ તો સાપેક્ષ સત્ય છે. કેવું છે? સાપેક્ષ. શું નામ તમારું? રામ. ગાય બેસે બધા જોવા મળે, ગાયો બેસે માણસ જોવા મળે છે. રિલેટિવ વ્યવસ્થિત સમજી ગયું ને? ચા પાણી મળી બધું. સંતો બધા લૌકિક ની બહાર નીકળ્યા નથી. શું કહ્યું? લૌકિક ની બહાર નીકળ્યા નથી. લૌકિક માં છે. લૌકિક ના અલૌકિક માં નીકળી રહે છે. ક્યાં જાય છે? જે ઓળવાનું મળ્યું તે ઓળવાનું હોય. પછી અલૌકિક તત્વ તો કોક ભરો દસ દસ વીસ હજાર રૂપિયા બહાર પડે નહીં. અલૌકિક તત્વ નહીં, લૌકિક માં જ પડી જાય છે. એમાં સંતોષ થાય પણ તૃપ્તિ વધારે વધે નહીં. શું થાય છે? સંતોષ થાય, તૃપ્તિ વધે, તૃપ્તિ વધે. અલૌકિક વાત સમજાય, અલૌકિક સાંભળવા ના આવ્યું હોય, અલૌકિક જોયું ના હોય, અલૌકિક જગત જગત જોયું નથી, પુસ્તક માં હોય નહીં અલૌકિક. કારણ ચાર વેદ ભણી રહે છે, વેદ શું બોલે? ધીસ ઇઝ નોટ સેટ. આમાં અલૌકિક ના બોલે તો અલૌકિક ના હોય, બધું અલૌકિક. શું કે છે? છોટું વિશે બધું પુસ્તક શું કે છે? વેદ કે બધું લૌકિક, અલૌકિક આમાં ના હોય. કારણ કે અલૌકિક તો અવર્ણનીય છે, અલગ થઈ શબ્દ થી પર છે, નિશબ્દ છે. અને આમાં શું? એટલે ચાર વેદનાઓ જે ઉપરી જ્ઞાની પુરુષ પાસે જાઓ. જે જ્ઞાની અમારો બુદ્ધિ નો થતો ના હોય તે જ્ઞાની, બુદ્ધિ વાળા બધા અજ્ઞાની. શું કહ્યું? બુદ્ધિ વાળા બધા અજ્ઞાની, એવા જ્ઞાની પણ બધા અજ્ઞાની વાળા. તો જરા જરા સંખેડે ને તારે ખબર પડે ક્યાં મળી ઉભો રહે. ક્યાં મળી ઉભો રહે? બુદ્ધિ ના જોઈએ જ્ઞાન માં. અલૌકિક માં થવાનું બુદ્ધિ ખલાસ થાય ત્યારે અલૌકિક માં પે બુદ્ધિ બિલકુલ ના થાય. અનુભૂતિઓ બધી અંદર થી આવે છે, એ છોડી દેવી જોઈએ.